श्री नारद पुराण उत्तर भाग अध्याय 163 गौतम आश्रम महात्म्य में गोदावरी प्रागट्य तथा पंचवटी महात्म्य वर्णन। मोहिनी बोली, वसुजी मैं पुष्कर पापनाशक महात्म्य सांभी लीधु। प्रभो हवे गौतम आश्रम महात्म्य कहो। पुरोहित वसुए कहू, देवी महर्षि गौतमनो आश्रम परम पवित्र तथा देवर्षिओ द्वारा सेवित छे। ते सगळा पापोनो नाशक तथा सर्व प्रकारना उपद्रवोनी शांति करनारो छे। जे मनुष्य भक्तिभावथी 12 वर्ष सुधी गौतम आश्रमनु सेवन करे छे ते भगवान शिवना धाममां जाय छे, ज्यां जईने मनुष्य शोकनो अनुभव करतो नथी। मोहिनी महर्षि गौतमनी तपस्या दरमियान एकवार 12 वर्ष सुधी वरसाद न थयो, જે સ્થિતિ સમસ્ત પ્રાણીઓનો સંહાર કરનારી હતી। શુભે તે ભયાનક દુર્ભિક્ષનો આરંભ થતાં જ બધા મુનિઓ ગૌતમ આશ્રમમાં આવ્યા। તેમણે તપસ્વી ગૌતમને વાતની જાણકારી કરાવી કે તમે અમને ભોજન આપો જેથી અમારો પ્રાણ શરીરમાં રહી શકે। તે મુનિઓની આવી માંગણી સાંભળીને મહર્ષિ ગૌતમને બહુ દયા આવી। તેમણે પોતાની ઉપર વિશ્વાસ કરવાવાળા તે ઋષિને તેમણે પોતાની તપસ્યાના બળ પર કહ્યું, ગૌતમે કહ્યું, મુનિઓ તમે લોકો મારા આશ્રમની પાસે રહો, જ્યાં સુધી આ દુર્ભિક્ષ રહેશે ત્યાં સુધી હું આદરપૂર્વક તમને ભોજન આપીશ। આમ કહીને ગૌતમે તપોબળથી ગંગાદેવીનું ધ્યાન કર્યું। તેમનું સ્મરણ કરતાં જ ગંગાદેવી પૃથ્વીમાંથી પ્રગટ થયા। મહર્ષિએ ગંગાજીને પ્રગટ થયેલા જોઈને પ્રાતઃકાળે પૃથ્વી પર ડાંગરના બીજ વાવ્યા અને મધ્યાહન થતાં સુધીમાં તે ડાંગરના છોડ પર અનાજ તૈયાર થઈ ગયું। તેથી મુનિએ તે ડાંગર કાપી લીધી। પછી તે ડાંગરના ચોખામાંથી રસોઈ તૈયાર કરીને તેમણે તે ઋષિઓને ભોજન કરાવ્યું। ભદ્રે આ પ્રમાણે દરરોજ પરિપક્વ થતા ચોખાથી ગૌતમજીએ ભક્તિપૂર્વક તે બધાનો અતિથિ સત્કાર કર્યો। ત્યાર પછી દરરોજ બ્રાહ્મણ ભોજન કરાવતા રહીને મુનીશ્વર ગૌતમના 12 વર્ષ પસાર થઈ ગયા। પછી દુકાળનો સમય સમાપ્ત થઈ ગયો, તેથી તે બધા મુનિશ્રેષ્ઠને પૂછીને પોતપોતાના સ્થાન પર ચાલ્યા હતા। ત્યાર પછી અંબિકાપતિ ભગવાન શિવજીએ તેમની તપસ્યાથી સંતુષ્ટ થઈને તેમને પોતાના પાર્ષદોની સાથે દર્શન આપ્યા અને કહ્યું, વર માંગો। ત્યારે મુનિવર ગૌતમે ભગવાન ત્રંબકને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બોલ્યા, સૌનું કલ્યાણ કરનારા ભગવાન, તમારા ચરણોમાં મારી સદા ભક્તિ બની રહે એ મારા આશ્રમ પાસે આ પર્વત પર તમને હું સદા વિરાજમાન જોઉં, આજ મારા માટે અભિષ્ટ વરદાન છે। મુનિના પ્રમાણે કહ્યા પછી ભક્તોને મનોવાંછિત ફળ આપનારા પાર્વતી વલ્લભ ભગવાન શિવે તેમને પોતાનું સામીપ્ય પ્રદાન કર્યું। ભગવાન ત્રંબક તેજ રૂપમાં ત્યાં નિવાસ કરવા લાગ્યા। ત્યારથી તે પર્વત ત્રંબક કહેવાવા લાગ્યો। સુભગે જે માનવ ભક્તિભાવથી ગોદાવરી ગંગામાં જઈને સ્નાન કરે છે તે ભવસાગરથી મુક્ત થઈ જાય છે। જે લોકો ગોદાવરીના જળમાં સ્નાન કરીને તે પર્વત પર વિરાજમાન ભગવાન ત્રંબકનું વિવિધ ઉપચારોથી પૂજન કરે છે તે સાક્ષાત મહેશ્વર છે। મોહિની ભગવાન ત્રંબકનું આ મહાત્મ્ય મેં સંક્ષેપમાં કહ્યું છે। ત્યાર પછી ગોદાવરીના સાક્ષાત દર્શન થાય છે ત્યાં સુધી ઘણા પુણ્યપ્રદ આશ્રમ છે તે બધામાં સ્નાન કરીને દેવતાઓ તથા પિત્રોનું વિધિપૂર્વક તર્પણ કરવાથી મનુષ્ય મનોવાંછિત કામનાઓને પ્રાપ્ત કરી લે છે। ભદ્રે ગોદાવરી ક્યાંક પ્રગટ છે ને ક્યાંક ગુપ્ત છે, પછી આગળ જઈને પુણ્યમયી ગોદાવરી આ પૃથ્વીને આપલાવિત કરી છે। મનુષ્યોની ભક્તિથી જ્યાં તે મહેશ્વરી દેવી પ્રગટ થયા છે ત્યાં મહાન પુણ્યતીર્થ છે જે સ્નાન માત્રથી પાપોને હરી લેનારું છે। ત્યાર પછી ગોદાવરી દેવી પંચવટીમાં જઈને સારી રીતે પ્રકાશમાં આવ્યા છે। ત્યાં તેઓ સંપૂર્ણ લોકોને ઉત્તમ ગતિ પ્રદાન કરે છે। મોહિની જે મનુષ્ય નિયમપૂર્વક વ્રતનું પાલન કરતા રહીને પંચવટીની ગોદાવરીમાં સ્નાન કરે છે તે અભિષ્ટ કામનાઓને પ્રાપ્ત કરી લે છે। જ્યારે ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ પોતાના ધર્મપત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણની સાથે આવીને રહેવા લાગ્યા ત્યારથી તેમણે પંચવટીને વિશેષ પુણ્યદાયી બનાવી દીધા। શુભે આ પ્રમાણે બધું ગૌતમ આશ્રમનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે। અધ્યાય 163 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।